કસમ છે તું મારી પ્રીતની મેઘ હું વરસી પડું એક તારા સ્મિતથી સપનું બતાવીને જગ વિસરાવી દે સપનું બતાવીને મને તું જગ વિસરાવી દે કે હવે ભૂલી પ્રેમ માં વિસર્યો બધું જાદુ ચાલે